શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 71મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિવર્ય, સાંખ્ય જ્ઞાનના દાતા વિદ્વાનો શ્રોત્ર ઇન્દ્રિયને અધ્યાત્મ કહે છે, તે શ્રોત્ર ઇન્દ્રિયમાં રહેલા દિક્પાળ દેવતા છે, તેને અધિદૈવત નામે કહે છે અને તે શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા સાંભળવા યોગ્ય શબ્દને અધિભૂત કહે છે. જીવાત્મા અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા જ અધિભૂતનો અનુભવ કરે છે. અહીં આધાર એવા ગોલોકનો અને આધેય એવી ઇન્દ્રિયનો અભેદપણે નિર્દેશ કર્યો છે તે સર્વત્ર સમજવો. ત્વક ઇન્દ્રિયને અધ્યાત્મ કહે છે, તે ઇન્દ્રિયમાં રહેલા વાયુદેવને અધિદૈવ કહે છે અને સ્પર્શને અધિભૂત કહે છે. જીવાત્મા તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદેવ દ્વારા અનુભવ કરે છે. નેત્ર ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા સૂર્યદેવ અધિદૈવ છે અને રૂપ અધિભૂત છે. જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદેવ દ્વારા અનુભવ કરે છે. જીહ્વા ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા વરુણદેવ અધિદૈવ છે અને રસ અધિભૂત છે. જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદેવ દ્વારા અનુભવ કરે છે. ઘ્રાણ ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા અશ્વિની કુમાર અધિદૈવ છે. ઘ્રાણ ઇન્દ્રિયથી સૂંઘવા યોગ્ય ગંધ તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદેવ દ્વારા અનુભવ કરે છે. તેવી જ રીતે વાક ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા અગ્નિદેવ અધિદૈવ છે. બોલવા યોગ્ય વચન અધિભૂત છે. જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદેવ દ્વારા અનુભવ કરે છે. પાણી અર્થાત હસ્ત ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા ઇન્દ્રદેવ અધિદૈવ છે અને ગ્રહણ કરવું કે આપવું તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદેવ દ્વારા અનુભવ કરે છે. પાદ અર્થાત પગ ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા વિષ્ણુ અધિદૈવ છે. ગમનાગમનરૂપ પાદ વ્યવહાર તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો તે અધ્યાત્મ અને અધિદેવ દ્વારા અનુભવ કરે છે. પાયુ અર્થાત ગુદા ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા મિત્રદેવ અધિદૈવ છે. મળત્યાગ તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો તે અધ્યાત્મ અને અધિદેવ દ્વારા અનુભવ કરે છે. ઉપસ્થ અર્થાત શિષ્ણેન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા પ્રજાપતિદેવ અધિદૈવ છે. મૈથુન સુખ તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો તે અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે. તેમજ આંતર ઇન્દ્રિયોમાં મન અધ્યાત્મ કહેવાય છે, તેમાં રહેલા ચંદ્રદેવ અધિદૈવ કહેવાય છે. સંકલ્પ વિકલ્પ અધિભૂત કહેવાય છે. જીવાત્મા તે બંનેના માધ્યમથી સંકલ્પ વિકલ્પરૂપ અધિભૂતનો અનુભવ કરે છે. બુદ્ધિ અધ્યાત્મ છે, તેમાં રહેલા બ્રહ્માજી અધિદૈવ છે અને નિશ્ચય અધિભૂત છે. જીવાત્મા તે બંનેના માધ્યમથી નિશ્ચયરૂપ અધિભૂતને પ્રાપ્ત કરે છે. અહંકાર અધ્યાત્મ છે, તેમાં રહેલા રુદ્રદેવ અધિદૈવ છે. અભિમાન ધરવું તે અધિભૂત છે. જીવાત્મા તે બંનેથી અભિમાનરૂપ અધિભૂતનો અનુભવ કરે છે. ચિત્ત અધ્યાત્મ છે, તેમાં રહેલા શ્રી વાસુદેવ અધિદૈવ છે અને ચિંતવન એ અધિભૂત છે. જીવાત્મા તે બંનેથી ચિંતવનરૂપ અધિભૂતનો અનુભવ કરે છે. આ પ્રમાણે અધ્યાત્મ, અધિદૈવ અને અધિભૂત આ ત્રણ પ્રકારના વિભાગનું સ્પષ્ટપણે નિરૂપણ કર્યું. એ ત્રણેય વિભાગમાં પહેલા બે કરણ જાણવા અને ત્રીજું કર્મ જાણવું. આ ત્રણેયને મધ્યે કોઈ પણ એકનો અભાવ હોય તો ક્ષેત્રજ્ઞ એવો જીવ તે ક્રિયા કરવા સમર્થ થતો નથી. છતાં પણ એ ત્રણેયથી અલગ છે, તેમજ એ જીવ ત્રણેયને જાણનારો જ્ઞાતા છે, પ્રકાશરૂપ છે. જીવરૂપે રહેલો એ ક્ષેત્રજ્ઞ પોતાની સામાન્ય સત્તાએ કરીને આખા શરીરમાં વ્યાપીને રહેલો છે અને વિશેષ સત્તાએ કરીને હૃદયાકાશમાં રહેલો છે. હે મુનિ, ઇન્દ્રિયોથી પર વિષયો છે, વિષયોથી પર મન છે, મનથી પર બુદ્ધિ અને તેથી પર જ્ઞાતા એવો ક્ષેત્રજ્ઞ જીવ છે. તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓએ તે વિષયોને પ્રકાશિત કર્યા ને મેં મારી ઇન્દ્રિયો દ્વારા અનુભવ્યા. આ પ્રમાણે હું મારા અંતઃકરણમાં જાણું છું એમ જે જાણે તે જ જાણનારો સ્વયં ક્ષેત્રજ્ઞ છે. હે મુનિ, આ પ્રમાણે અમે તમને સાંખ્ય જ્ઞાનનો બોધ આપ્યો, જે જ્ઞાનથી શરીર ક્ષેત્ર અને શારીરિક ક્ષેત્રજ્ઞનો અસત્ય અને સત્યપણાનો બોધ પ્રાપ્ત થાય છે. શરીર અસત્ય છે અને શરીરી સત્ય છે, આવું જ્ઞાન તેના લક્ષણો જાણવાથી સમજાય છે. હે સંતવર્ય, જે પુરુષો અમે કહેલા આ સાંખ્ય જ્ઞાનથી પોતાના આત્માના સ્વરૂપને ત્રણ શરીરથી ભિન્ન જાણતો નથી, તે પુરુષ માયાના બંધન પામી અતિશય દુઃખરૂપ સંસ્કૃતિમાં વારંવાર ભટક્યા કરે છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જ્ઞાનના નિરૂપણમાં અધ્યાત્મ, અધિદૈવ અને અધિભૂત તથા ત્રણેથી પર રહેલા ક્ષેત્રજ્ઞનું નિરૂપણ કર્યું. એ નામે 71મો અધ્યાય પૂર્ણ થયો.